श्री पद्म पुराण उत्तरखंड अध्याय 95 माघ स्नान माटे मुख्य मुख्य तीर्थ ने नियम। राजा दिलीपे पूछू, हे मुने, तमे ईश्वाकु वंशना गुरु अने महात्मा छो, तमने नमस्कार छे। माघ स्नान में संलग्न रहनारा पुरुषों ने माटे क्या क्या मुख्य तीर्थ छे तेमनु विस्तार थी वर्णन करो, હું સાંભળવા ચાહું છું। વશિષ્ઠજીએ કહ્યું, હે રાજન, માઘ માસમાં વસ્તીથી બહાર જ્યાં પણ જળ હોય તેને બધા ઋષિઓએ ગંગા જળ સમૂહ કહ્યું છે। તેમ છતાં હું તમને ખાસ કરીને માઘ સ્નાન માટે મુખ્ય મુખ્ય તીર્થોનું વર્ણન કરું છું। પહેલું છે તીર્થરાજ પ્રયાગ। તે બહુ પ્રસિદ્ધ તીર્થ છે। પ્રયાગ બધા તીર્થોમાં કામનાની પૂર્તિ કરનારું તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોને આપનારું છે। એ સિવાય નિમિષારણ્ય, કુરુક્ષેત્ર, હરિદ્વાર, ઉજ્જૈન, સરયુ, યમુના, દ્વારકા, અમરાવતી, સરસ્વતી અને સમુદ્રનો સંગમ, ગંગા સાગર સંગમ, કાંચી, ત્રંબક તીર્થ, સપ્ત ગોદાવરીનો તટ, કાલંજર, પ્રભાસ, બદ્રિકાશ્રમ, મહાલય, ઓમકાર ક્ષેત્ર, પુરુષોત્તમ ક્ષેત્ર, જગન્નાથપુરી, ગોકર્ણ, ભૃગુકર્ણ, ભૃગુતુંગ, પુષ્કર, તુંગભદ્રા, કાવેરી, કૃષ્ણાવેણી, નર્મદા, સ્વર્ણમુખરી તથા વેગવતી નદી, આ બધા માઘ સ્નાન માટેના મુખ્ય તીર્થો છે। ગયા નામનું જે તીર્થ છે તે પિત્રોને માટે તૃપ્તિદાયક અને હિતકર છે। આ બધા ભૂમિ પરના તીર્થો છે જેમનું મેં તમને વર્ણન કર્યું છે। હે રાજન, હવે માનસ તીર્થ જણાવું છું, સાંભળો। એ માનસ તીર્થોમાં પણ સ્નાન કરીને મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે। સત્ય તીર્થ, ક્ષમા તીર્થ, ઇન્દ્રિય નિગ્રહ તીર્થ, સર્વભૂત દયા તીર્થ, આર્જવ એટલે સરળતા તીર્થ, દાન તીર્થ, દમ મનોનિગ્રહ તીર્થ, સંતોષ તીર્થ, બ્રહ્મચર્ય તીર્થ, નિયમ તીર્થ, મંત્ર જપ તીર્થ, પ્રિય ભાષણ તીર્થ, જ્ઞાન તીર્થ, ધૈર્ય તીર્થ, અહિંસા તીર્થ, આત્મતીર્થ, ધ્યાન તીર્થ અને શિવસ્મરણ તીર્થ, આ બધા માનસ તીર્થ છે। મનની શુદ્ધિ બધા તીર્થોથી ઉત્તમ છે, ઉત્તમ તીર્થ છે। શરીરથી જળમાં ડૂબકી મારવાને જે સ્નાન શરીરથી જળમાં ડૂબકી મારવાને જ સ્નાન નથી કહેવાતું। વાસ્તવમાં એનું જ સ્નાન સફળ થાય છે કે જેમણે મન અને ઇન્દ્રિયોના સંયમમાં સ્નાન કર્યું છે, કેમ કે તે પવિત્ર તથા સ્નેહાળ ચિત્તનું માનવામાં આવ્યું છે। સંસ્કૃતમાં તેના શ્લોક આ પ્રમાણે છે, સત્યમ તીર્થમ ક્ષમા તીર્થમ તીર્થમ ઇન્દ્રિય નિગ્રહ સર્વભૂત દયા તીર્થમ તીર્થમ આજર્વમેવ ચ દાનમ તીર્થમ દમસ્તીર્થમ સંતોષ તીર્થમ તીર્થમેવ ચ બ્રહ્મચર્યમ પરમ તીર્થમ નિયમસ્તીર્થ ઉચ્યતે મંત્રણામ તુ જપસ્તીર્થમ તીર્થમ તુ પ્રિયવાદિતા જ્ઞાનમ તીર્થમ ધૃતિસ્તીર્થમ મહિમા મહિષા તીર્થમેવ ચ આત્મતીર્થમ ધ્યાનતીર્થમ પુનસ્તીર્થમ શિવસ્મૃતિ તીર્થાનામ ઉત્તમમ તીર્થમ વિશુદ્ધિમ અનર્ષહ પુનઃ ન જલ આપ્લુતય દેહસ્ય સ્નાનમ ઇત્યભિધીયતે સ સ્નાતો યો દમસ્નાતઃ શુચિ સ્નિગ્ધમના મતઃ 237માં અધ્યાયના 12-17 શ્લોક સંખ્યા સંસ્કૃત પ્રમાણે, જે લોભી, ચુગલીખોર, ક્રૂર, દંભી અને વિષય લોલુપ છે તે બધા તીર્થોમાં સ્નાન કરવા છતાં પણ પાપી અને મલિન જ રહે છે। માત્ર શરીરનો મેલ ધોવાથી મનુષ્ય પવિત્ર થતો નથી, મનનો મેલ ધોવાથી જ તે અત્યંત નિર્મળ થાય છે। જળચર જીવો જળમાં જ જન્મ લે છે અને તેમાં જ મરી જાય છે, પરંતુ તેથી તેઓ સ્વર્ગમાં જતા નથી, કેમ કે તેમના મનનો મેલ ધોયો નથી। વિષયોમાં જે અત્યંત આસક્તિ હોય છે તેને જ માનસિક મેલ કહે છે। વિષયો તરફથી વૈરાગ્ય થઈ જવો એ જ મનની નિર્મળતા છે। દાન, યજ્ઞ, તપસ્યા, બહાર અંદરની શુદ્ધિ અને શાસ્ત્ર જ્ઞાન પણ તીર્થ જ છે। જે અંતઃકરણનો ભાવ નિર્મળ હોય તો એ બધા તીર્થ જ છે. જેમણે ઇન્દ્રિયોને કાબુમાં કરી લીધી છે તે મનુષ્ય જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં ત્યાં તેના માટે કુરુક્ષેત્ર, નેમિષારણ્ય અને પુષ્કર વગેરે તીર્થ પ્રસ્તુત છે. જે જ્ઞાનથી પવિત્ર ધ્યાનરૂપી જળથી પરિપૂર્ણ અને રાગ દ્વેષરૂપી મળને ધોઈ નાખનાર છે એવા માનસ તીર્થમાં જે સ્નાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે રાજન, આ મેં તમને માનસ તીર્થના લક્ષણ કહ્યા છે. હવે પૃથ્વી પરના તીર્થોની પવિત્રતા વિશે સાંભળો. જેમ શરીરના કેટલાક ભાગ પરમ પવિત્ર માનવામાં આવે છે તે જ પ્રમાણે પૃથ્વી પરના પણ કેટલાક સ્થાન અત્યંત પુણ્યમય માનવામાં આવે છે. ભૂમિનો અદ્ભુત પ્રભાવ, જળની શક્તિ અને મુનિઓના અનુગ્રહપૂર્વક નિવાસથી તીર્થોને પવિત્ર કહેવામાં આવ્યા છે. તેથી માનસ અને પૃથ્વી પરના બધા તીર્થોમાં જે નિત્ય સ્નાન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પ્રચુર દક્ષિણાવાળા અગ્નિષ્ટોમ વગેરે યજ્ઞો દ્વારા યજન કરીને પણ મનુષ્ય તે ફળને પ્રાપ્ત કરતો નથી જે તેને તીર્થોમાં જવાથી પ્રાપ્ત થાય છે. જેના બે હાથ બે પગ અને મન સારી રીતે વશમાં હોય તથા જે વિદ્યા તપ અને કીર્તિથી સંપન્ન હોય તે તીર્થના ફળનો ભાગી થાય છે. જે પ્રતિગ્રહથી દાન લેવાથી નિવૃત્ત દરેક સ્થિતિમાં સંતુષ્ટ રહેનાર અને અહંકારથી યુક્ત છે, અહંકારથી મુક્ત છે તે તીર્થના ફળનો ભાગી થાય છે. શ્રદ્ધાપૂર્વક એકાગ્ર ચિત્તે તીર્થોની યાત્રા કરનાર ધીર પુરુષ કૃતજ્ઞ હોય તો પણ શુદ્ધ થઈ જાય છે. પછી જે શુદ્ધ કર્મ કરે છે તેની તો વાત જ શી કરવી. તે મનુષ્ય પશુ પક્ષીઓની યોનિમાં પડતો નથી, અયોગ્ય સ્થાનમાં જન્મ નથી લેતો, દુઃખનો ભાગી નથી થતો. તે સ્વર્ગલોકમાં જાય છે અને પછી મોક્ષનો ઉપાય પણ શોધી લે છે. અશ્રદ્ધાળુ પાપાત્મા નાસ્તિક સંશયાત્મા અને માત્ર યુક્તિવાદનો આશરો લેનાર આ પાંચ પ્રકારના મનુષ્ય તીર્થ ફળના ભાગી થતા નથી. જે શાસ્ત્રોક્ત તીર્થોમાં વિધિપૂર્વક વિચરીને બધી પ્રકારના દ્વંદ્વોને સહન કરે છે તે ધીર મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. તીર્થોમાં અર્ધ્ય અને આહ્વાન વિના જ શ્રાદ્ધ કરવું જોઈએ. તે શ્રાદ્ધને યોગ્ય સમય હોય કે ન હોય તીર્થમાં વિના વિલંબે શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ. તેમાં વિઘ્ન નાખવું ન જોઈએ. અન્ય કાર્યના પ્રસંગે પણ તીર્થમાં પહોંચી જઈએ તો સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તીર્થ યાત્રાનું નહીં પણ તીર્થ સ્નાનનું ફળ અવશ્ય મળે છે. તીર્થમાં નહાવાથી પાપી મનુષ્યના પાપો શાંત થાય છે. જેમનું હૃદય શુદ્ધ છે તે મનુષ્યને તીર્થ શાસ્ત્રોક્ત ફળ પ્રદાન કરનારું થાય છે. જે બીજાના માટે તીર્થયાત્રા કરે છે તે પણ તેના પુણ્યનો 16મો ભાગ પ્રાપ્ત કરી લે છે. દર્ભની પ્રતિમા બનાવીને તીર્થના જળમાં તેને સ્નાન કરાવવું, જેના ઉદ્દેશ્યથી તે પ્રતિમાને સ્નાન કરાવવામાં આવે છે, તે પુરુષ તીર્થ સ્નાનના પુણ્યનો 8મો ભાગ પ્રાપ્ત કરે છે. તીર્થમાં જઈને ઉપવાસ કરવો અને માથાના વાળનું મુંડન કરાવવું જોઈએ. મુંડનથી મસ્તકના પાપ નષ્ટ થઈ જાય છે. જે દિવસે તીર્થમાં પહોંચીએ તેના પહેલા દિવસે ઉપવાસ કરવો અને બીજા દિવસે શ્રાદ્ધ અને દાન કરવું. તીર્થના પ્રસંગમાં મેં શ્રાદ્ધને પણ તીર્થ કહ્યું છે. એ સ્વર્ગનું સાધન તો છે જ, મોક્ષ પ્રાપ્તિનો પણ ઉપાય છે. આમ નિયમ પ્રમાણે માઘ માસમાં વ્રત ગ્રહણ કરવું જોઈએ અને તે સમયે આવી જ તીર્થયાત્રા કરવી જોઈએ. માઘ માસમાં સ્નાન કરનાર પુરુષે બધી જગ્યાએ કંઈ ને કંઈ દાન અવશ્ય કરવું. બોર, કેળા અને આંબળાનું ફળ, ઘી, તલ, પાન, ચોખા, કોળું અને ખીચડી, આ 9 વસ્તુઓ દરરોજ બ્રાહ્મણોને દાનમાં આપવી જોઈએ. જે રીતે પણ થઈ શકે માઘ માસને વ્યર્થ જવા દેવો નહીં. થોડો સૂર્યોદય થાય તે સમયે માઘ સ્નાન કરવું જોઈએ તથા માઘ સ્નાન કરનાર પુરુષે યથાશક્તિ સોચ સંતોષ વગેરે નિયમોનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને બ્રાહ્મણ અને સાધુ સંન્યાસીઓને પકવાનનું ભોજન કરાવવું જોઈએ. ઠંડીથી બચવા માટે સૂકા લાકડાનું દાન કરવું. રૂની બંડી, રૂનું ગાદલું, યજ્ઞોપવિત, લાલ વસ્ત્ર, રૂની રજાઈ, જાયફળ, લવિંગ, પાન, કામળી, હવાથી સુરક્ષિત ઘર, પગરખા અને સુગંધિત ઉબટનનું દાન કરવું. માઘ સ્નાન કરીને ઘી, કામળી, પૂજન સામગ્રી, કાળું અગર, ધૂપ, જાડી વાટનો દીવો અને વિવિધ પ્રકારના નિવેદ્ય દ્વારા માઘ સ્નાન જન્ય ફળની પ્રાપ્તિ માટે ભગવાન માધવની પૂજા કરવી. માઘ માસમાં ડૂબકી મારવાથી બધા દોષ નષ્ટ થઈ જાય છે અને અનેક જન્મોના ઉપાર્જિત સંપૂર્ણ મહાપાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. આ માગ સ્નાન જ મંગળનું સાધન છે, વાસ્તવિક ધન આ જ છે, આ તથા જીવનનું વાસ્તવિક ફળ પણ આ જ છે. માઘ સ્નાનથી મનુષ્યનું કયું કાર્ય સિદ્ધ થતું નથી તે પુત્ર મિત્ર ક્લત્ર એટલે કે વહુ પત્ની રાજ્ય સ્વર્ગ તથા મોક્ષ પણ આપનારું છે. અધ્યાય 95 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.